બ્રહ્મ પુરાણ અધ્યાય 29. રાજાને સ્વપ્નમાં અને પ્રત્યક્ષ પણ ભગવાનના દર્શન, ભગવત પ્રતિમાઓનું નિર્માણ, સ્થાપન અને યાત્રાનો મહિમા. બ્રહ્માજી કહે છે, હે મુનિવરો, આ પ્રમાણે સ્તુતિ કરીને રાજાએ સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા સનાતન પુરુષ જગન્નાથ ભગવાન વાસુદેવને પ્રણામ કર્યા અને ચિંતામગ્ન થઈને પૃથ્વી પર કુશ અને વસ્ત્ર પાથરીને ભગવાનનું ચિંતન કરતા રહીને તેના પર સૂઈ ગયા. સૂતી વખતે તેમના મનમાં એ જ સંકલ્પ હતો કે સૌના દુઃખોને હરનારા દેવાધિદેવ ભગવાન જનાર્દન મને પ્રત્યક્ષ દર્શન ક્યારે આપશે. એમના સૂઈ ગયા પછી ભગવાન વાસુદેવે રાજાને સ્વપ્નમાં પોતાના શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા સ્વરૂપના દર્શન કરાવ્યા. રાજા ઇન્દ્રધૂમને ઘણા પ્રેમથી ભગવાનના દર્શન કર્યા. એમણે શંખ અને ચક્ર ધારણ કરેલા હતા. એમણે સારંગ નામનું ધનુષ્ય અને બાણ પણ ધારણ કરી રાખ્યા હતા. એમનું સ્વરૂપ પ્રલય કાળના સૂર્ય જેવું તેજસ્વી હતું. તેઓ પ્રજ્વલિત તેજનું વિશાળ મંડળ જણાતા હતા. એમનું શ્રીઅંગ નીલા પોખરાજ જેવું શ્યામ હતું. એ ગરુડ પર વિરાજમાન હતા અને એમની આઠ ભુજાઓ શોભાયમાન થઈ રહી હતી. દર્શન આપીને ભગવાને તેમને કહ્યું, રાજન, તમને સાધુવાદ છે. તમારા દિવ્ય યજ્ઞથી, ભક્તિ અને શ્રદ્ધાથી હું બહુ સંતુષ્ટ છું. હે મહિપાલ, તમે વ્યર્થ ચિંતા કેમ કરો છો? રાજન, અહીં જે જગત પૂજ્ય સનાતની પ્રતિમા છે તેની પ્રાપ્તિનો ઉપાય તમને જણાવું છું. આજની રાત પસાર થયા પછી નિર્મળ પ્રભાતે જ્યારે સૂર્યોદય થાય તે સમયે અનેક પ્રકારના વૃક્ષોથી સુશોભિત સમુદ્રના જળમાં જ્યાં વિશાળ તરંગો દેખાય છે ત્યાં એક બહુ વિશાળ વૃક્ષ છે, જેનો થોડો ભાગ તો જળમાં છે અને થોડો સ્થળમાં છે. તે સમુદ્રની લહેરો અથડાવા છતાં કંપિત થતું નથી. તમે હાથમાં કુહાડી લઈને લહેરોની મધ્યમાં થઈને એકલા જશો તો તમને તે વૃક્ષ દેખાશે. મારા જણાવ્યા અનુસાર તેને ઓળખીને કોઈ શંકા રાખ્યા વિના તેને કાપી નાખજો. તેને કાપશો તે દરમિયાન તમને કોઈ અદ્ભુત વસ્તુ દેખાશે. તેનાથી વિચારીને તમે દિવ્ય પ્રતિમાનું નિર્માણ કરો. મોહમાં નાખનારી ચિંતાનો ત્યાગ કરો. આમ કહીને શ્રી હરિ અદ્રશ્ય થઈ ગયા. તે સ્વપ્ન જોઈને રાજાને બહુ આશ્ચર્ય થયું. તે પછીનો સમય એ ભગવાનમાં મન પરોવીને બેસીને વૈષ્ણવ મંત્ર અને વિષ્ણુ સૂક્તનો પાઠ કરવા લાગ્યા. પ્રાતઃ કાળે ઉઠીને ભગવત સ્મરણ કરતા રહીને વિધિપૂર્વક તેમણે સમુદ્રમાં સ્નાન કર્યું. પછી બ્રાહ્મણોને નગર અને ગામ વગેરેનું દાન આપીને પૂર્વાહણ કૃત્ય કરીને સમુદ્રના તટ પર ગયા. ત્યાં જઈને તેમણે સમુદ્રમાં પ્રવેશ કર્યો અને તે દિવ્ય વૃક્ષને જોયું. તે વૃક્ષ બહુ ઊંચું હતું અને તેને બહુ મોટી મોટી જટાઓ લટકી રહી હતી. તેને જોઈને રાજા ઇન્દ્રધૂમ્ન બહુ પ્રસન્ન થયા. તેમણે તીક્ષ્ણ ફરસી વડે તે વૃક્ષને કાપીને પાડી દીધું. પછી તેમણે જ્યારે કાષ્ઠનું સારી રીતે નિરીક્ષણ કર્યું ત્યારે એક અદ્ભુત વાત જોવા મળી. વિશ્વકર્મા અને ભગવાન વિષ્ણુ બંને બ્રાહ્મણ રૂપે ત્યાં આવ્યા. તેમના ગળામાં દિવ્ય હાર અને દિવ્ય અંગરાંગ શોભી રહ્યા હતા. તેઓ બંને પોતાના તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. રાજાની પાસે આવીને તેમણે પૂછ્યું, મહારાજ, તમે અહીં ક્યુ કાર્ય કરશો? આ વૃક્ષને ક્યાં હેતુથી કાપી નાખ્યું છે? બંનેની વાત સાંભળીને રાજા બહુ પ્રસન્ન થયા. તેમણે મધુર વાણીમાં કહ્યું, હું અહીં આદિ અંતરહિત દેવાધિદેવ જગદીશ્વર ભગવાન વિષ્ણુની આરાધના માટે પ્રતિમા બનાવવા ઈચ્છું છું. આ કાર્ય માટે સ્વયં ભગવાને જ મને સ્વપ્નમાં આવીને પ્રેરિત કર્યો છે. રાજાની વાત સાંભળીને ભગવાન જગન્નાથે હસીને કહ્યું, મહારાજ, તમારો વિચાર બહુ શ્રેષ્ઠ છે. આ માટે તમને સાધુવાદ આપું છું. આ ભયંકર સંસાર સાગર કેળના પાનની જેમ સારહીન છે, આમાં દુઃખ જ વધુ છે. કામ ક્રોધ આમાં પૂર્ણ રૂપે વ્યાપ્ત છે. ઇન્દ્રિયો રૂપી વમળ અને કીચડના કારણે આ દુસ્તર છે. વિવિધ પ્રકારના સેંકડો રોગ એમાં વમળ જેવા છે. આ સંસાર પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. તેમાં રહીને જે તમને ભગવાન વિષ્ણુની આરાધનાની ઈચ્છા થઈ એ બહુ ઉત્તમ છે. હે મહાભાગ, આવો આ વૃક્ષની છાયામાં અમારા બંનેની સાથે બેસો. અમારા સાથી એક શ્રેષ્ઠ શિલ્પી છે. એ સર્વ પ્રકારના શિલ્પ કર્મમાં સાક્ષાત વિશ્વકર્મા જેવા નિપુણ છે. તમે તટ છોડીને ચાલ્યા આવો, અમારી સૂચના પ્રમાણે પ્રતિમા તૈયાર કરી દેશે. બ્રાહ્મણની વાત સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્ન સમુદ્રનો તટ છોડીને તેમની પાસે ચાલ્યા આવ્યા અને વૃક્ષની છાયામાં બેસી ગયા. ત્યાર પછી બ્રાહ્મણ રૂપધારી વિશ્વાત્મા ભગવાને શિલ્પીઓમાં પ્રધાન વિશ્વકર્માને આજ્ઞા કરી, તમે પ્રતિમા બનાવો, ભગવાન શ્રીકૃષ્ણનું સ્વરૂપ પરમ શાંત હોવું જોઈએ, તેમના નેત્ર પદ્મ જેવા વિશાળ હોવા જોઈએ, તેમના વૃક્ષતળ પર શ્રીવત્સ ચિહ્ન અને કૌસ્તુભ મણી હોય અને તેમણે હાથમાં શંખ ચક્ર અને ગદા ધારણ કરેલી હોય. બીજી પ્રતિમાનો વિગ્રહ દૂધ જેવો શ્વેત વર્ણનો હોય, તેમાં સ્વસ્તિકનું ચિહ્ન હોવું જોઈએ, પોતાના હાથમાં હળ ધારણ કરેલા હોવા જોઈએ, તેમનું નામ મહાબળી અનંત એટલે બલરામજી હશે, દેવતા દાનવ ગંધર્વ યક્ષ વિદ્યાધર અને નાગ કોઈ પણ તેમનો અંત જાણતા નથી, તેથી અનંત નામથી વિખ્યાત છે. ત્રીજી પ્રતિમા ભગવાન વાસુદેવના બહેન સુભદ્રા દેવીની હશે, તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ગૌર અને સુંદર શોભાથી યુક્ત હોવો જોઈએ, તેમનામાં સમસ્ત શુભ લક્ષણોનો સમાવેશ થવો જરૂરી છે. ભગવાનનું આ કથન સાંભળીને વિશ્વકર્માજીએ તત્કાળ ઉત્તમ લક્ષણોથી યુક્ત પ્રતિમાઓ તૈયાર કરી દીધી. પ્રથમ તેમણે બલભદ્રજીની મૂર્તિ બનાવી, તેમનો વર્ણ શરદ ઋતુના ચંદ્રમા જેવો શ્વેત હતો, નેત્રોમાં થોડી લાલાશ હતી, તેમનું શરીર વિશાળ અને મસ્તક ફણાકાર હોવાથી વિકટ દેખાતું હતું, તેઓ નીલ વસ્ત્ર ધારણ કરેલા અને બળના અભિમાનથી ઉદ્ધત લાગતા હતા. તેમણે એક કુંડળ ધારણ કર્યું હતું, તેમના હાથમાં ગદા અને મુશળ શોભી રહ્યા હતા, તેમનું સ્વરૂપ દિવ્ય હતું. બીજો વિગ્રહ સાક્ષાત ભગવાન વાસુદેવનો હતો, તેમના નેત્ર કમળ જેવા પ્રફુલ્લિત હતા, શરીરની શોભા નીલમેઘ જેવી શ્યામ હતી, તેમની શ્યામ આભા અળસીના ફૂલ જેવી પ્રતીત થતી હતી, વિશાળ નેત્ર કમળપત્રની ઉપમા ધારણ કરતા હતા, શરીર પર પિતાંબર શોભી રહ્યું હતું, વૃક્ષસ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન તથા હાથમાં ચક્ર હતું. આ પ્રમાણે સર્વ પાપહારી શ્રી હરિ બહુ દિવ્ય દેખાતા હતા. ત્રીજી પ્રતિમા સુભદ્રાની હતી, જેમના દેહની દિવ્ય કાંતિ સ્વર્ણ જેવી તેજસ્વી હતી, નેત્ર કમળપત્ર જેવા વિશાળ હતા, તેમનું અંગ વિચિત્ર વસ્ત્રોથી આચ્છાદિત હતું, તેઓ હાર અને કેયુર વગેરે વિચિત્ર આભૂષણોથી સુશોભિત હતા, ગળામાં સુંદર હાર લટકી રહ્યો હતો. આ પ્રમાણે વિશ્વકર્માએ તેમની બહુ રમણીય પ્રતિમા બનાવી. રાજા ઇન્દ્રદ્યુમ્નને આ બહુ જ અદ્ભુત કાર્ય જોયું, બધી જ પ્રતિમાઓ શણવારમાં બની ગઈ, બધા વિગ્રહો બે દિવ્ય વસ્ત્રોથી આચ્છાદિત હતા, બધા વિગ્રહો પર વિચિત્ર વિચિત્ર રત્નોના શણગાર કરવામાં આવ્યા હતા અને ત્રણેય પ્રતિમાઓ અતિ મનોહર અને શુભ લક્ષણોથી સંપન્ન હતી. તે જોઈને રાજા અતિ આશ્ચર્ય સાથે બોલ્યા, આ બંને બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત દેવતા તો નથી ને? તમારા કર્મો અદ્ભુત છે, તમારો વ્યવહાર દેવતાઓ જેવો છે, તમે બંને મનુષ્ય તો નથી જ, તમે દેવતા છો કે મનુષ્ય, યક્ષ છો કે વિદ્યાધર, તમે બ્રહ્મા અને વિષ્ણુ તો નથી ને? તમે માયામય રૂપમાં સ્થિત છો, તેથી તમારા યથાર્થ સ્વરૂપને હું જાણતો નથી. હવે તમારા બંનેના શરણમાં આવ્યો છું, મારી સામે તમારા સ્વરૂપને પ્રકાશિત કરો. ભગવાન બોલ્યા, હું દેવતા યક્ષ દૈત્ય દેવરાજ ઇન્દ્ર બ્રહ્મા કે રુદ્ર નથી, મને પુરુષોત્તમ સમજો. હું સમસ્ત લોકની પીડા દૂર કરનાર અનંત બળ પૌરુષથી સંપન્ન અને સમસ્ત ભૂતોનો આરાધ્ય છું. મારો કદી અંત થતો નથી, જેનો સર્વ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવે છે. વેદાંતના ગ્રંથોમાં વર્ણન મળે છે, જેને યોગી જેનો જ્ઞાન ગમ્ય અને વાસુદેવ કહે છે, તે પરમાત્મા હું જ છું. સ્વયં હું જ બ્રહ્મા, હું જ વિષ્ણુ, હું જ શિવ, હું જ દેવરાજ ઇન્દ્ર તથા હું જ જગતનું નિયંત્રણ કરનાર યમ છું. પૃથ્વી વગેરે પાંચ ભૂત, ત્રિવિધ અગ્નિ, જળાધીપ, વરુણ, ધરતી અને પર્વત પણ હું જ છું. સંસારમાં જે કઈ વાણીથી કહેવામાં આવતું સ્થાવર જંગમ ભૂત છે, તે મારું જ સ્વરૂપ છે. આ ચરાચર વિશ્વ મારા સિવાય કંઈ જ નથી. નૃપશ્રેષ્ઠ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. હે સુરત, મારી પાસે વરદાન માગો, તમારા મનમાં જે અભિષ્ટ હશે તે તમને આપીશ. જેઓ પુણ્યવાન નથી તેમને સ્વપ્નમાં પણ મારા દર્શન થતા નથી. તમારી મારામાં દૃઢ ભક્તિ છે, તેથી તમે મારા પ્રત્યક્ષ દર્શન કર્યા છે. ભગવાન વાસુદેવના વચન સાંભળીને રાજાના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ આ પ્રમાણે સ્તોત્ર બોલવા લાગ્યા. હે લક્ષ્મીકાંત, આપને નમસ્કાર છે. હે શ્રીપતિ, આપના દિવ્ય વિગ્રહ પર પિત્ત વસ્ત્ર શોભી રહ્યું છે. આપ લક્ષ્મી પ્રદાન કરનારા અને લક્ષ્મીના સ્વામી છો. હે શ્રીનિવાસ, આપ લક્ષ્મીના ધામ છો, આપને નમસ્કાર છે. આપ આદિ પુરુષ, ઈશાન, સૌના ઈશ્વર, બધી બાજુ મુખવાળા, નિષ્કલ તથા સનાતન પરમ દેવ છો, આપને મારા પ્રણામ છે. આપ શબ્દ અને ગુણોથી અતીત, ભાવ અને અભાવથી રહિત, નિર્લેપ, નિર્ગુણ, સૂક્ષ્મ, સર્વજ્ઞ તથા સૌના રક્ષક છો. આપનો વર્ણ વર્ષાકાળના મેઘ જેવો શ્યામ છે. આપ ગાયો અને બ્રાહ્મણોના હિતમાં સંલગ્ન રહો છો, સર્વની રક્ષા કરો છો, સર્વત્ર વ્યાપક અને સૌને ઉત્પન્ન કરનારા છો. આપ શંખ, ચક્ર, ગદા અને મૂસળ ધારણ કરનારા દેવતા છો. આપના શ્રી અંગોની સુષ્મા નીલ કમળદળ જેવી શ્યામ છે. આપ ક્ષીરસાગરમાં શેષનાગની સૈયા પર શયન કરનારા છો. ઇન્દ્રિયોના નિયંતા સર્વ પાપહારી હરી છો, આપને નમસ્કાર કરું છું. આપ દેવ દેવેશ્વર, વરદાતા, વ્યાપક, સર્વલોકેશ્વર, મોક્ષના સાધક તથા અવિનાશી ભગવાન વિષ્ણુ છો, આપને પુનઃ મારા પ્રણામ છે. આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને રાજાએ હાથ જોડીને પ્રણામ કરી અને ધરતી પર મસ્તક ટેકવીને કહ્યું, નાથ, જો આપ મારા પર પ્રસન્ન છો તો હું આ ઉત્તમ વર માગું છું. દેવતા, અસુર, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, મહાનાગ, સિદ્ધ, વિદ્યાધર, સાધ્ય, કિન્નર, ગુહ્યક, મહાભાગ ઋષિ, અનેક શાસ્ત્રોના પ્રવીણ વિદ્વાન, સંન્યાસી, યોગી, વેદ તત્વનો વિચાર કરનારા તથા અન્ય અન્ય મોક્ષ માર્ગના જ્ઞાતા મનીષી પુરુષો, જે નિર્ગુણ, નિર્મળ અને શાંત પરમ પદનું ધ્યાન કરે છે, તે પરમ દુર્લભ પદને હું આપની કૃપાથી પ્રાપ્ત કરવા ઈચ્છું છું. ભગવાન બોલ્યા, હે રાજન, તમારું કલ્યાણ થાવ બધું જ તમારી ઈચ્છા પ્રમાણે થશે. મારી કૃપાથી તમને અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત થશે. નૃપશ્રેષ્ઠ, તમે 10,900 વર્ષો સુધી પોતાનું સામ્રાજ્ય ભોગવશો, ત્યાર પછી તે દિવ્ય પદને પ્રાપ્ત થશો, જે દેવતાઓ માટે પણ દુર્લભ છે, જેને પ્રાપ્ત કરીને સર્વ મનોરથ સિદ્ધ થઈ જાય છે, જે શાંત, ગુઢ, અવ્યક્ત, અવ્યય, પરાત્પર, સૂક્ષ્મ, નિર્લેપ, નિષ્કલ, ધ્રુવ, ચિંતા અને શોકથી મુક્ત તથા કાર્ય અને કારણથી રહિત જ્ઞેય નામક પરમ પદ છે, તેનો તમને સાક્ષાત્કાર કરાવીશ. તે પરમાનંદમય પદને પ્રાપ્ત કરીને તમે પરમ પદને, મોક્ષને પ્રાપ્ત થઈ જશો. હે રાજેન્દ્ર, આ પૃથ્વી પર જ્યાં સુધી વાદળો પાણી વરસાવતા રહેશે, જ્યાં સુધી આકાશ, ચંદ્રમા, સૂર્ય અને તારા દેખાતા રહેશે, જ્યાં સુધી 7 સમુદ્ર તથા મેરુ વગેરે પર્વત રહેશે, તથા જ્યાં સુધી દ્યુલોકમાં દેવતાઓની સત્તા રહેશે, ત્યાં સુધી આ પૃથ્વી પર સર્વત્ર તમારી અક્ષય કીર્તિ છવાઈ રહેશે. તમારા યજ્ઞાંગથી પ્રગટ થનારું તળાવ ઇન્દ્રધુમ્ન સરોવરના નામથી પ્રસિદ્ધ થશે, પ્રસિદ્ધ તીર્થ થશે, જેમાં એકવાર સ્નાન કરીને પણ મનુષ્ય ઇન્દ્રલોકને પ્રાપ્ત કરી શકશે. જે સરોવરના સુંદર તટ પર પિંડદાન કરશે, તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને ઇન્દ્રલોકમાં જશે અને ત્યાં વિમાન પર બેસીને અપ્સરાઓ દ્વારા પૂજિત થઈને ગંધર્વોના ગીત સાંભળતો રહીને 14 ઇન્દ્રોના આયુષ્ય પર્યંત નિવાસ કરશે. સરોવરના દક્ષિણ ભાગમાં નૈઋત્ય ખૂણા તરફ જે વટવૃક્ષ છે, તેની પાસે કેવડાના વનથી આચ્છાદિત એક મંડપ છે, જે વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે. આષાઢ શુક્લ પંચમીએ મહાનક્ષત્રમાં અમારી આ પ્રતિમાઓને લઈ આવીને લોકો 7 દિવસ સુધી મંડપમાં સ્થાપિત કરશે. તે સમયે મોટો ઉત્સવ થશે. સોનાની દાંડીવાળા ચામર તથા રત્નો જડેલા વીંઝણા દ્વારા બધા લોકો મને પવન નાખશે. આ પ્રમાણે મંગલ પાઠપૂર્વક અમારી સ્થાપના થશે. બ્રહ્મચારી, સંન્યાસી, સ્નાતક, વાનપ્રસ્થ, ગૃહસ્થ, સિદ્ધ તથા અન્ય બ્રાહ્મણ વિવિધ પ્રકારના સ્તોત્ર તથા ઋક, યજુ અને સામવેદના ધ્વનિથી બલરામ અને શ્રીકૃષ્ણની સ્તુતિ કરશે. તે સમયે જે મનુષ્ય ભક્તિપૂર્વક મારું સ્તવન, દર્શન અથવા નમન કરશે, તે શ્રી હરિના પવિત્ર ધામમાં જશે. આ પ્રમાણે રાજાને વરદાન આપીને વિશ્વકર્મા સહિત ભગવાન વિષ્ણુ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાના હર્ષની સીમા ન રહી. તેમનું શરીર રોમાંચિત થઈ ગયું. તેમણે ભગવાનના દર્શનથી પોતાને કૃતકૃત્ય માન્યા. ત્યાર પછી શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીને મણિકાંચન જડેલા વિમાન આકારના રથોમાં બેસાડીને તે બુદ્ધિમાન નરેશે મંત્રીઓને માત્રીઓ સહિત મંગળ પાઠ તથા વાદ્યો અને સ્તોત્રો સાથે તેમને પરમ મનોહર સ્થાનમાં લાવીને પધરાવ્યા. પછી શુભ તિથિ, શુભ સમય, શુભ નક્ષત્ર અને શુભ મુહૂર્તમાં બ્રાહ્મણો દ્વારા તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી ઉત્તમ પ્રાસાદમાં વેદોક્ત વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરીને તે બધા વિગ્રહોને સ્થાપિત કર્યા. પછી વિવિધ પ્રકારના સુગંધિત પુષ્પોથી વિધવત પૂજા કરીને સ્વર્ણ, મણી, મોતી અને વિવિધ પ્રકારના સુંદર વસ્ત્ર અર્પણ કર્યા. વિવિધ પ્રકારના દિવ્ય રત્નો, આસન, ગામ, નગર, રાજ્ય તથા પુર વગેરેનું પણ દાન કર્યું. આ પ્રમાણે અનેક પ્રકારનું દાન કરીને રાજાએ યથાર્થ રીતે રાજ્ય કર્યું અને અનેક યજ્ઞો કરીને કૃતકૃત્ય થઈને રાજાએ સમસ્ત પરિગ્રહોનો ત્યાગ કર્યો અને અત્યંત ઉત્કૃષ્ટ સ્થાન એટલે કે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરી લીધું. મુનિઓએ પૂછ્યું, હે સર્વશ્રેષ્ઠ પુરુષોત્તમ, તીર્થની યાત્રા ક્યાં સમયે કરવી જોઈએ? અને હે પ્રભુ, કઈ વિધિ પ્રમાણે પંચતીર્થનું સેવન કરવું જોઈએ? સ્નાન દાન રૂપી એક એક તીર્થનું અને દેવ દર્શનનું જે અલગ અલગ ફળ હોય તે બધું જણાવવાની કૃપા કરો. બ્રહ્માજી બોલ્યા, સંયમપૂર્વક ક્રોધને જીતીને ખાધા પીધા વિના 70,000 વર્ષો સુધી જે એક પગ પર ઉભા રહીને કુરુક્ષેત્રમાં તપસ્યા કરે છે તથા જ્યેષ્ઠ શુક્લ દ્વાદશી ઉપવાસ પૂર્વક ભગવાન પુરુષોત્તમના જે દર્શન કરે છે તે પહેલા કરતા અધિક ફળનો ભાગી થાય છે. તેથી મુનિવરો, સ્વર્ગની ઈચ્છા રાખનારા બ્રાહ્મણોએ જ્યેષ્ઠ માસમાં પ્રયત્નપૂર્વક ઇન્દ્રિય સંયમ સાથે ભગવાન પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. શ્રેષ્ઠ મનુષ્ય જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષની દ્વાદશીએ વિધિપૂર્વક પંચતીર્થોનું સેવન કરીને શ્રી પુરુષોત્તમના દર્શન કરવા. જેઓ જ્યેષ્ઠ માસની દ્વાદશી અવિનાશી દેવતા ભગવાન પુરુષોત્તમના દર્શન કરે છે તેઓ વિષ્ણુ લોકમાં પહોંચીને કદી ત્યાંથી નીચે આવતા નથી. તેથી જ્યેષ્ઠમાં પ્રયત્નપૂર્વક ત્યાંની યાત્રા કરવી જોઈએ અને ત્યાં પંચતીર્થના સેવનપૂર્વક પુરુષોત્તમના દર્શન કરવા જોઈએ. જે અત્યંત દૂર હોવા છતાં પણ દરરોજ ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમનું કીર્તન કરે છે તે શુદ્ધ ચિત્ત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જે શ્રદ્ધાપૂર્વક એકાગ્ર ચિત્ત થઈને શ્રીકૃષ્ણના દર્શન માટે યાત્રા કરે છે તે સર્વ પાપોમાંથી છૂટીને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. જે દૂરથી ભગવાન પુરુષોત્તમના પ્રાસાદ શિખર પર સ્થિત નીલચક્રના દર્શન કરીને તેને ભક્તિપૂર્વક પ્રણામ કરે છે તે મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.